correct the Christian viewpoint, not by fact. God is created correct by Christian viewpoint, not by fact. શાંતિ હોય કઈ કેમ જેમ અમેરિકામાં જયારે અંધારું હોય છે ત્યારે અજવાળું હોય છે, તો અહીં અંધારું થાય તો પછી અજવાળું એવી રીતે હોય. તો બધું આખું જગત જ બપાયેલું, આખું જગત જ દુઃખમાં, ભયંકર દુઃખોમાં. ભગવાન તો તમારું સ્વરૂપ છે, એમને ભેગા થાવ તો આ દુઃખો જાય કે છે, એમને તમે ભેગા થાવ તો દુઃખો જાય. પણ એમને ભેગા થવું નથી, તમારે તો લક્ષ્મીને ભેગા થવું છે, ઇસ્ત્રીને ભેગા થવું છે, જોડાને ભેગા થવું છે, તો દુઃખો રહેવાના છે. એમની અને ભેગા કેવી રીતે થવાના? વિષ્ણુ ભગવાન ની આગળ લક્ષ્મી તો હતી ને, વિષ્ણુ ભગવાન ની પાસે લક્ષ્મી તો હતી ને, પણ ભગવાન થાય પછી સ્ત્રી રૂપે તમારે કે સ્ત્રી રૂપે છે. સ્ત્રીઓની પાસે તમામ જાનવરો સ્ત્રીઓની પાસે ફર્યા ગયા છે, જે મનુષ્ય પાસે ફર્યા ગયા છે એનો થઈ એ જ કરો. જાનવર તો લિમિટમાં છે કે અમુક મુદત પૂરતું અમુક સીઝન આવે એટલા પછી પછી એ પસાર નથી. મેં એમને ગમતું નથી, આ મનુષ્યને ગમે છે. તો આ કક્ષા કેમ જાનવરો કરતા માનવમાં એ વધારે વૃત્તિ વધારે છે જોડે, અને એની કરતા દેવોમાં વધારે છે? તો જેમ જેમ માણસની વિકાસ વધતો જાય એમ એ તરફ કેમ વલણ થાય છે? વિષયી ભાવના જાનવરો કરતા મનુષ્યમાં વધારે છે, અને મનુષ્ય કરતા દેવોમાં વધારે છે, એ કેમ? દેવો આવા વિષય દેવોનો ગંધારો ના હોય. દેવોનો એ દેવો વિષય કરે નહીં, એનો ફોટોગ્રાફ લઈએ એ વિષય કરતા હશે બધે, અને મનુષ્ય વિષય કરે અને જાનવરનો વિષય કરે તમે ફોટોગ્રાફ લઈએ તો કોનો કોનો કેવો કેવો હોય? જાનવર વિષય વખત એનો ફોટોગ્રાફ લઈ લઈએ, મનુષ્યનો વિષય વખત ફોટોગ્રાફ લઈએ, અને દેવ લોકોનો વિષય એ કેવો હોય? વિષય બધા છે દેવો, પણ આપણો જેવો વિષય નથી એનો ફોટો છે ને, એટલે ગમે આપણો એવો વિષય છે. કેવો છે? અને મનુષ્યનો વિષય ફોટો લઈને કેવો દેખાય? તમે કહો ને દાદા, દાદા જે કહે જે તમને સમજાય તે કહો. આખરે ન ગમે એવો, આખરે ગમે નહીં એવો. વોટ ધ ડિફરન્સ બિટવીન ડોગ એન્ડ મેન? એવું એવા દેવો નથી. દેવા એમના વિષય કેવો હોય છે? ખાલી ઘણી વાર જોઈ બેસી રહેવાનું, ઘણી વાર ખબર હાથ મેળવીને બેસી રહેવાનું, હાથ દાબી દઈ રહેવાનું, હાથ દબાવી દઈ રહેવાનું, એનો સ્પર્શ આવા હોય. આ મનુષ્ય જ પાછળતામાંથી આવીને ટેવ પડી રહ્યું છે, જતી નથી પાછળતાની. એટલે પાછળતામાં આપણું છે નહીં, પણ અહીં આવ્યા પછી આ લોકોને અને લોકો છે લૌકિક રીતે એને લોકસંજ્ઞા આપે છે કે આમ જ હોવું જોઈએ. એટલે આપણા લોકો છે તે છોકરો પહેણ્યો નહીં તો પહેલેથી એને ઝૂમ જુદી રખાડાવે, પલંગ જુદો મુકાવડાવે, એટલે છોકરો જાણે કે આવું જ ચાલુ આવ્યું છે ને, આ અમારું વાર્તેથી જ ચાલુ છે, મારા બાપ દાદા આવા હતા એવું જાણે. બરોબર ને? આ બેભાન પણ હતા એ વિશે, તેના બાપ દાદા કેવા હતા કે પાણતા પહેલાં, લગ્ન કરતા પહેલાં સ્ત્રી માગણી કરતી હતી કે એક પુત્ર રહે, એક પુત્રનું દાન આપો તો મને તમારી જોડે લગ્ન કરેલું છે, મારું સફળ નથી કે. એટલે પેલા આ શું કે એક આ તો નિરોધ કરતા હાથ આ છોકરો નિરોધ કર્યો છો. એમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી? એટલે એમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી? તમારે મુક્તિ કરવી તો કરી આપીશ, પણ બીજા લોકો માટે કુદરત કયા તૈયાર કરી રહી છે? કુદરત બરોબર ને, એ વાગા ના વરે ને, એ ત્યાંથી વરે હર્યા વરે. એ હું હાથા તોડી નાખશે કુદરત તો થોડા એવા હાથા તોડી નાખશે. અહીં જો મારા વાગા વર્યા તો ઠીક છે, એ તો હાથા તોડનારો છે તૈયાર પાસ. ધી વર્લ્ડ ઇઝ પધલ સેલ્ફ, ઇટ સેલ્ફ પધલ થયું. તમે કરો ને ભોગવો, જવાબદારી તમારી, રિસ્પોન્સિબિલિટી હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી તમારી છે. ભગવાન આમાં દયા કરી છે કે નહીં? ભગવાન દયા નામનો ગુણ જ નથી ભગવાનના. દયા નામના ગુણ અહંકારીઓમાં મનુષ્યોમાં જ છે. મનુષ્યોમાં જ દયા નામના ગુણ અહંકારીઓમાં. તે અહંકાર વિના ના હોય, મને મારા દયા ના હોય, મારા અહંકાર ના હોય, દયા ના હોય. ભગવાનમાં દયા હોતી છે. જ્યાં દયા હોય એ દયા દ્વંદ્વ ગુણ છે. કેવો છે દ્વંદ્વ ગુણ? એટલે નિર્દયતા હોય. જ્યાં દયા હોય ત્યાં નિર્દયતા આવે. સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય. સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય. હા, સૂર્ય છે અંધકાર ના હોય. પણ આ આ તો જ્યાં છે તે દયા હોય તો નિર્દયતા હોય જ. થોડી મહાન મહાન આચાર્યો મોટા જબરદસ્ત દયા હોય, પણ એક દડો ટીચર જોડે બાજ્યા હોય ને નીકળે છે. તમને નિર્દયતા નીકળી જાય હોય જ. એ અપૂર્ણતાની નિશાની ને, એ અપૂર્ણતાની નિશાની ને, દયા એ અપૂર્ણતાની નિશાની છે. અને દયાથી ધર્મ શરૂઆત થાય છે. દયા સિવાય ધર્મ શરૂઆત થાય નહીં. બિગિનિંગ દયાથી છે એનો. એટલે દયાથી દયાના ટોચ પર આકાશ વિસ્તારમાં કોઈ બેઠેલા હોય જે ભગવાન તરીકે કહેવાતા હોય અને દયા ટોચ પર બેઠેલા હોય તો તે બુદ્ધ ભગવાન હતા. દયાની ટોચ નિર્દય હતા તો પછી જો દયાની ટોચ ઉપર હતા તો એ નિર્દય ખરા? નિર્દય બુદ્ધ ભગવાન દયાની ટોચ ઉપર હતા તો એ નિર્દય હતા? નિર્દય ચોક્કસ હોય, ચોક્કસ હોય. એક ખૂણામાં જેટલી દયા હોય એટલા ખૂણા પડી રહેલો હોય. પણ એ જેટલી દયા હતા લાસ્ટ દયા હતા. એક આગળનું બધું ભીમ બોલ્યું હોત ને તો કરુણામાં ચૂકી જાય. આગળ એક જ વખત આગળ વધ્યા હોય તો કરુણા થઈ જાય. એટલે આ એક ભગવાન થવાનું એકાદ વખત ત્યારે જ કરવું છે. કારણ કે બુદ્ધિના ટોચ પર બેઠા હતા. અને જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી દયા નિર્દયતા બંને હોય. જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી બુદ્ધિના ટોચ પર બેઠા એટલે બુદ્ધ ભગવાન કહેવાય. અને તે બુદ્ધને મહાવીરને બે જોડે બેસાડીએ, બે સંતાલી નેતાને જોડે બેસાડીએ, અને ગામમાંથી કોઈ માણસને મહાન મૂક્યો, અહીં લોહી પડતું હોય, હાથ તૂટી ગયેલા હોય, જો માથું જાત જાતનો દુઃખવાળો માણસ લાવે તો લઈ જતા હોય, એ એમને રસ્તે જાય છે. પણ આ બે ધુનાને કદી અસર થાય ખરી? બે જમનારે જોયું એમના મોડા કરીને ગયા, એ બે ને જમનારને કઈ અસર થાય ખરી? જે અસર થાય કરુણા માવી ને કરુણા થાય. ડિગ્રી નો હિસાબ આવ્યો એમાં પાછો ડિગ્રી નો હિસાબ આવ્યો એમાં પાછો ડિગ્રી નો હિસાબ આવ્યો નહીં. એ કરુણાના તેલ પર આગળ ગયા નથી. હજુ હજુ બાકી છે થોડું. મારે કોણ થયા હતા? આ બુદ્ધિના ટેવથી પર હતા. બુદ્ધિની બુદ્ધિ ની બહાર નીકળી જાય ત્યાર પછી છે તે ભગવાન થાય. એટલે આ બુદ્ધિ ના કહો પણ હતા થોડા વખત તો ભગવાન જ થવાના છે. એટલે બધું એના માટે આપણે એને કઈ વિચાર કરવા જેવું નથી. પણ વાત એટલી સમજવાની કે એમને પણ આ રીતે દયા હતી. દયા હંમેશા દયાળુ માણસ દયા કરતો છે કે પોતાનું દુઃખ મટાડે છે. દરેક ને 24 કલાક નો દિવસ છે, મહાવીર ભગવાન બુદ્ધ કે આપણી જેવા સામાન્ય માણસો માટે, અને એ પણ ખાય છે પીએ છે સૂએ છે, એમ આપણે પણ ખાઈએ પીએ સૂઈએ, દરેક વ્યવસ્થા આપણામાં એનામાં એ બધી કોમન હોય છે. તો પછી એ એટલા સમયની અંદર એ મહાપુરુષ બની ગયા, અને આપણે કેમ અમે કેમ બધા સામાન્ય વ્યક્તિ તરીકે રહ્યા? ભગવાન મહાવીર છે અને અમે આપણે છીએ, તો કે દરેક ભગવાન મહાવીરની આપણી ખાવાની પીવાની સુવાની ઉઠવાની બેસવાની ક્રિયા બધી સરખી જ છે, શરીર રચના બધાની સરખી જ છે. એમના માટે 24 કલાક ને આપણા માટે 24 કલાક સરખા જ છે, પણ આટલા સમયમાં એ છે તો ભગવાન થઈ ગયા અને અમે કેમ આવા સામાન્ય રહી ગયા? સમય રાખે પણ ભગવાન થઈ જાય, પછી બધું ખાતા પીતા હોય કપડા રાખે. બનાવી દો દાદા, બનાવી દો ભગવાન, બનાવી દો. ભગવાન બીજું ડેકોરેશન મારશે, તમારા બુદ્ધિ બિલકુલ ના હોય તો અમને અમને દયા ના બિલકુલ. તમે હમણાં જ કીધું કે દયા હોય ત્યાં નિર્દયતા હોય, તો પછી ભગવાનમાં કે જે આ મહાવીર સ્વામી કે જે કોઈ પણ કહીએ એમાં પણ એ વ્યવસ્થા હોય કે નહીં? સાથે એ કહે છે કે આપે કહ્યું કે દયા હોય એની જોડે નિર્દયતા હોય, તો કે આ વસ્તુ ભગવાન મહાવીર ની સાથે હોય કે નહીં? મને દયા નથી, તમે મરઘું કાપી મારી પણ નાખો તો મને કશે ખબર. અને આ લોકો હિન્દુઓ ખાતા હોય ને તો કાપેલું એ ખરી ખબર મળતી જાય, સાચી દિલકાર આવે ખાતા હોય તો એક જ દિલકાર આવે. એમ ના કરી શકે, લોહી જોઈ શકતા નથી માણસો, શું કહ્યું માણસ તમારા હોય છે કઈ જાતના માણસો છે. અમને સારા શરીરમાં અંદર લોહી પાપ દેખાય છે, એમને એ બોડી વિધાઉટ કપડે ના પહેરેલા માણસ માં અમને બોડી વિધાઉટ સ્કીન દેખાય છે. શું દેખાય છે? વિધાઉટ સ્કીન કપડા પહેરેલા હોય છતાં એ દ્રષ્ટિ જોઈ રહી છે. બોડી વિધાઉટ સ્કીન કેવડી ગયેલું હોય એની મેરેજ કેવડી ના પડે, કેવડાથી થાય ને પછી પ્રાપ્ત થાય જ્ઞાની પુરુષની કૃપા. શું પ્રાપ્ત ના થાય મને કોઈ એવી વસ્તુ નથી, જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત ન થાય એવી વસ્તુ. આ બધી લૌકિક વાતો નથી, આ અલૌકિક શાસ્ત્રીક વાતો છે. બહાર તો મારે કેવું પડે, ભગવાન કરીએ છે તો પણ દુઃખ થાય છે, એનું અવલંબન તૂટી જાય, ભ્રમણા પડી જાય. અહીં આવે તેને જ આ વાસ્તવિક, આ જગ્યા વાસ્તવિક નહીં. છતાં પૂછવું વખતે કોઈ વાસ્તવિક તમારે સમજવું છે તો આવે, કારણ જગત આખું નાના છોકરા જાણ્યા છે ભગવાન ક્રિએટર છે, અને સંતો એ કહે છે ભગવાન ક્રિએટર છે. તારમાં નાના છોકરા દ્વારા તાર સંતો શું ક્રિએટ પડે છે, જ્ઞાન જુદું જુદું જુદું હોય, એક્ઝેક્ટલી હોય, કોઈ ના જાણે એમનું જ્ઞાન હોય. શું કહે છે? સંતો બધા જ્ઞાન તો હોય ને, એ બધા બુદ્ધિ બધા કે ભગવાન બનાવ્યું છે, એ દુનિયા ભગવાન ને બનાવ્યા. ફોન કરાતા આપણે પૂછીએ ભગવાન એ ચલાતા, તો પછી તારે મારે સારું મહેનત, હું તો નિરાશે આરામથી જમવું નહીં નિરાશે, તો એ ચલાવતો મારે ચલાવતા હોય નહીં, અને હું ચલાવું છું એને ચલાવતો ના હોય, હું ચલાવતો હોય બેકાર, એ જો ચલાવતો હું બેકાર. સમજાય એ વાત નથી, હું કોઈ બેકારી કરું ને ક્યારે પણ પઝલ ના થાય, ગમે તે સંજોગો, ગમે તે ટાઈમ, એની ટાઈમ, એની પ્લેસ, પઝલ ના થાય. જગત તો પઝલ માં પકડે છે, આખો ઝાડ ઉપાધિ ઉપાધિ. મુક્ત પુરુષ પાસે પ્રાપ્ત થાય તે આપણે પૂછવું પડે કે મુક્ત પુરુષ એક બધું આવે છે, અમે તમારી પાસે આવ્યા છીએ, આપણી પાસે આવ્યા છીએ, અમે આપણી પાસે આવ્યા છીએ, હા તો અહીં થશે પ્રાપ્ત. અહીં તમે કહી પણ તે અમારા કયા પ્રમાણે ચાલશો, તો તમે કઈક રવિવારે આવો, રવિવારે ના આવો, સોમવારે આવો, તો પછી એમાંથી મુક્તિ મળે એવી પ્રેરણા અથવા આશીર્વાદ મળે. મુક્ત પુરુષ પાસે આવીએ તો એમાંથી મુક્તિ મળે, આ બધા પાસે જેમાં મળે મુક્તિ એટલે નહીં, જે માગો એ મળે, માગ તો આવડું જોઈએ. સ્ટેન્ડર ભરેલું બધા, સ્ટેન્ડર ભરેલું, સ્ટેન્ડર ભરેલું, ટેન્ડર ભરતા આવડું જોઈએ, આઈટમ જાણી જોઈએ, કાં ટેન્ડર મેં શું આઈટમ મારી જોઈએ, એક્સ્ટ્રા આઈટમ નહીં ભરવાની, એક્સ્ટ્રા આઈટમ નહીં ભરવાની. રસ લઈને ખાજો, ઘી લઈને પણ આજ્ઞા અપાવજો, સમજાય છે ને, પછી બંધન જ ના, કશું હડે જ નહીં. અત્યારે આગળ કરે એક બટન દાબવામાં ભૂલ છે તો શિયાળામાં, ગાઢ શિયાળામાં પંખા ભરવા માંડશે. શું એવું આ વિજ્ઞાન છે, તેમાં છે તો ગમે તેમ વિચારી નાખો, એક્યુરેટ વિજ્ઞાન છે, અવિરોધાભાસ વિજ્ઞાન છે, અને જાતે જોઈ ને બોલું છું, આ પુસ્તક ની વાત છે. આગળ દશા છે, ગયા તો આગળના દસ આશ્ચર્ય કયા? દસમું તને કયા? પછી બહુ બહુ આ સૂર્યચંદ્ર, સૂર્ય ના ચંદ્રદેવ હોય છે ને, એ મહાવીરની સભામાં આવ્યા રાણી દેવીઓ સાથે. એટલે તો આગળ સૂર્યનું બીમ થતા અંધારું ગ્રો થઈ ગયું. શું થયું? લોકો કહે છે કે આ બે કલાક ક્યાં ગયા? સૂર્યનારાયણ ક્યાં ગયા? સૂર્યનારાયણ ક્યાં ગયા? સૂર્યદાસ ક્યાં ગયેલા? એ બધું આશ્ચર્ય કરે. આ દસમું આશ્ચર્ય મહાવીર ભગવાન બધા એમાં બહુ આશ્ચર્ય. હા, સ્ત્રી તીર્થંકર ઉપર હતા તે પણ એક આશ્ચર્ય કરે. એ બધા આશ્ચર્ય કરે. એવા અગિયારમાં આશ્ચર્ય બે કલાક હું મુક્ત પામે, મુક્તિ મુક્ત થઈ ગયો. સર્વ દુઃખ થી મુક્ત થયો. આ ચિંતા ચિંતા ઉભા થઈ થતી નથી ને. હા, વિચાર હજુ તો કેટલા દાડા થયા જ્ઞાની હાજરી જોઈએ જ. પણ મેં તો 500 કલાક ને છૂટ્યા હતી. 500 કલાક તો આપો. 500 કલાક ને 8 કલાકે ભાગીએ તો કેટલા દિવસ થયા? બીજા લોકો ઓછામાં ઓછા એટલીસ્ટ 500 તો આપતા. 1500 ની નિયમ છે એટલે આને 8-9 કલાક આપ્યા છે. તમે કલાક બલાક આપેલા ખાલી જોયા કરે તે કરે. જ્ઞાની પુરુષ ના દર્શન કરતા પાપો ભસ્મી ખુબ થઈ. શું નામ તમારું? મોડા તો દિવસ થઈ ગયા. દરેક બજાર મજા મોડા પર દિવેલ થઈ ગયા. ભગવાન બારે ગાવો ગુલાબ નથી. વેદોમાં એમ કહ્યું છે અહમ બ્રહ્માસ્મી. જો બધા એમ કહે છે ભગવાન દરેક જગ્યાએ હાજર છે તો પછી ભગવાનના બાળકોને તો શું કહેવાય? અહમ બ્રહ્માસ્મી વેદમાં કહ્યું છે તો બ્રહ્માસ્મી નો અર્થ એવો નહીં થતો કે હું ભગવાન છું. અહમ બ્રહ્માસ્મી નો અર્થ એવો નહીં થતો કે હું ભગવાન છું. અહમ બ્રહ્માસ્મી નો અર્થ એવો થાય છે કે હું મરું ને એવો જીવ છું. કે છે શું કે છે? ક્યારે નહીં મરું ના એ એને ખાતરી થઈ જાય અને દેહ મરે છે એમ એને ખ્યાલ આવે તારે બ્રહ્મ કહેવાય. શું કે? અને જયારે ભગવાન થાય ત્યારે પરબ્રહ્મ થાય. પરબ્રહ્મ બ્રહ્મ તો બધા હિન્દુસ્તાનમાં આવ્યા ને ભૂલે તમે હમતા પછી બ્રહ્મ સ્વરૂપ ગણાય. હું કરતા છું મારી જોખમદારી પર કરી રહ્યો છે એ બધા બ્રહ્મ સ્વરૂપ. કરતા છું એમ માણે છે એટલે પૂર્વજન્મ સ્વીકાર કરે છે. હું કરતા છું એમ માણે છે એટલે પૂર્વજન્મ સ્વીકાર કરે છે. પૂર્વજન્મ સ્વીકાર કરે છે એટલે આવતા ભાવનો સ્વીકાર કરે છે એટલે નિરંતર કાયમ નથી એ વાત નક્કી થઈ ગઈ. અને ફોરી વાળો પોતે સ્વીકાર ના કરે એને કાયમ ના કહેવાય. મુસ્લિમ મુસ્લિમ કોઈ કાયમ ના કહેવાય નહી. અને આ તો પૂરે તેનો સ્વીકાર કરે. હા, એ રાજા પાડી ગયો છે બધી આ લાભ થયેલો હોય કોઈ ના કહેવાય. જો કોકે કર્યો હોત ને તો સીબીઆઈ વાળા પકડી મંગાવત કે ભગવાન કર્યો હોત ભગવાન પકડી મંગાવત. આગળ ધ્યાન મગાવી જાય. પણ ઇન્સેલ્ફ થયા કોને ધ્યાનમાં ગાતો ઇન્સેલ્ફ પડ્યો થઈ ગયો અને તે ગહન પડ્યો આમાં ત્યાં કોઈ છૂટેલો નથી અનંત અવતારી ભટકે પણ કોઈ છૂટેલો કરેલો જયારે એમ નિગત મળી આવે જ્ઞાની પુરુષ કે તું સુંદર વાસુદેવ ભગવાન મળે તો જ જય અને હમણાં જે જે વ્યક્તિઓ ભેગી થઈ એ બધી ને રિયલ રિલેટિવ જોતો હતો એમ રિયલ એનું નામ કહેવાય રિલેટિવ ને જોતો હોય એ રિયલ અને રિલેટિવ બે રીતે જોતો હતો રિયલ રિયલ પણ જોઈ શકે અને રિલેટિવ પણ જોઈ શકે ને રિયલ રિલેટિવ ને જોતો હોય એ રિયલ પણ રિયલ થઈને રિયલ ને પણ જોઈ શકે જોવા જાણવા સિવાય કોઈ બીજી ક્રિયા ના હોય એ રિયલ જોવા જાણવા સિવાય રિલેટિવ નામ જોયા જાણા છે બીજી કોઈ ક્રિયા ના જગત આખું રિલેટિવ જોયા જાણવા સિવાય ની બીજી બધી ક્રિયા ઉપાય એટલે રિલેટિવ માં આટલી ક્રિયા હોય જોવા જાણવાની રિલેટિવ માં જોવા જાણવાની ક્રિયા એટલી જ રિયલ ની છે ધ્યાનમાં તો હોય ધ્યાન ની વાત કરતા તને પછી મારું ધ્યાન ધ્યાતું નથી શેમ છે પણ તારા પ્રિય વિષય માં તો છે બે ત્યાં છે બોલતો નથી ના વિષય માં ધ્યાન હોય બધા ના તને પાડવાનું ધ્યાન ઉભું થાય જ નહી મજબૂત થાય મજબૂત થાય એકદમ ના પ્રિય વિષય માં હોય મસ્ત જ હોય અને પછી કે ભગવાન અમારું ધ્યાન રહેતું એટલે મસ્ત શું રહેતું તારા પ્રિય વિષય ધ્યાન અહીં જૂતો નથી તો જતો નથી એવું તારો કયો પ્રિય વિષય બોલ ને બોલ આમ કદું બધું પાસ થવાશે થોડું થોડું બોલતો હોય પાસ થાય બોલવું નહીં પડતા બોલ ધ્યાન સત્સંગ મજો આપવા તારો કેમ ના બરોબર છે એની ઈચ્છા તો ધ્યાન નહીં સત્સંગ ના કામો બધા હોય ને સત્સંગ ના કામો એ જાય ને બહાર એકલો તો બધા કામો ની ગોઠવણી માં રહેવાનું ને ધ્યાન એના માટેની જે કામો હોય એની કામ જોડે ના હોય પણ કામ માટે પણ ગોઠવણી માં પેલું રહ્યા કરે ને ધ્યાન સાધે પણ એલો માણસ સરકાર નું કામ કરતો જાય અને એનું ધ્યાન જતે ઇનામ થાય કામ કરતા નહીં એટલે કે કામ કરો છો તમારા વિચારમાં ધ્યાન છે ના અમત છે ના એની જરૂર નથી તમારે ધ્યાન બહુ